श्री ब्रह्म पुराण अध्याय 27। राजा इंद्रद्युम्न द्वारा अश्वमेध यज्ञ तथा पुरुषोत्तम प्रासाद निर्माण नु कार्य मुनियों कहियो। भगवान, हवे अमे राजा इंद्रद्युम्न नु शेष वृतांत सांभळवा इच्छीए छीए। ते श्रेष्ठ तीर्थ में जईने तेमणे शुं कर्युं? ब्रह्माजी बोल्या, मुनिवर सांभळो, हूँ ते क्षेत्रना दर्शन ने ते राजाना कार्यनु संक्षेप में वर्णन करूँ छूँ। ते त्रिभुवन विख्यात पुरुषोत्तम क्षेत्र में जईने महाराज इंद्रद्युम्ने रमणीय स्थानों ने नदियोंना दर्शन करिया। ते एक मोटी पवित्र नदी छे जे विंध्याचल माथी निकली छे। ते चित्रोप्त पलाना नाम थी विख्यात सर्व पापों ने दूर करनारी तथा कल्याणमयी छे। तेनो स्त्रोत बहु मोटो छे, तेनी महता गंगाजी जेवी छे। ते दक्षिण समुद्र में मळी छे। ते पुण्य सलीला सरिता महानदी ना नामे पण विख्यात छे। तेना बन्ने तटो पर अनेक गाम अने नगर वसेला छे। ते बधा गाम सारो पाक थवाना कारणे बहु समृद्ध अने मनोहर छे। त्याना लोको निरोगी अने हृष्टपुष्ट छे। त्या रहेनारा ब्राह्मण क्षत्रिय वैश्य अने शूद्र शांत भावे पृथक पृथक पोताना धर्मोमां तत्पर छे। ब्राह्मणना मुखेथी छये अंग पद अने क्रमथी युक्त वेदवाणी निकळती रहे छे। कोई अग्निहोत्र करे छे तो कोई उपासना। तेओ समस्त शास्त्रार्थोमां कुशल यज्ञ करता अने प्रचुर दक्षिणा आपनारा छे। ત્યાં ચબુતરા, રસ્તાઓ, વન ઉપવનો, સભામંડપ, પ્રાસાદો અને દેવ મંદિરોમાં મોટા જનસમુદાય એકત્રિત થઈને ઇતિહાસ, પુરાણ, વેદ વેદાંગ, કાવ્ય અને શાસ્ત્રોની કથા સાંભળતા હોય છે। તે દેશની સ્ત્રીઓને પોતાના રૂપ અને યુવાનીનો ગર્વ હોય છે। તે બધી ઉત્તમ લક્ષણોથી સંપન્ન હોય છે। તે ક્ષેત્રમાં સંન્યાસી, વાનપ્રસ્થ, સિદ્ધ, સ્નાતક, બ્રહ્મચારી, મંત્રસિદ્ધ, તપસ્યાસિદ્ધ અને યજ્ઞસિદ્ધ પુરુષો નિવાસ કરે છે। આ પ્રમાણે રાજાએ તે ક્ષેત્રને પરમ શોભાયમાન જોયું। તેથી મનમાં આવ્યો નિશ્ચય કર્યો કે અહીં રહીને પરમદેવ, પરમ અપાર, પરમપદ, અનંત, અપરાજિત, સર્વેશ્વર, જગદગુરુ, સનાતન ભગવાન વિષ્ણુની આરાધના કરીશ। અહીં જ ભગવાનનું માનસ તીર્થ પુરુષોત્તમ ક્ષેત્ર છે। આ વાત મને સમજમાં આવી ગઈ, કેમ કે અહીં કલ્પવૃક્ષ જેવું વિશાળ વટવૃક્ષ છે। અહીં ઇન્દ્રનીલ મણિની બનેલી મણિમય પ્રતિમા છે, જેને ભગવાને સ્વયં છુપાવી દીધી છે, કેમ કે અહીં બીજી કોઈ પ્રતિમા દેખાતી નથી। હું એવો પ્રયત્ન કરીશ જેથી ભગવાન જગદીશ્વર વિષ્ણુ મને પ્રત્યક્ષ દર્શન આપે। હું અનન્ય ભાવે ભગવાનમાં મન પરોવી નહીં, યજ્ઞ, દાન, તપસ્યા, હોમ, ધ્યાન, પૂજન તથા ઉપવાસ વગેરે દ્વારા વિધિપૂર્વક ઉત્તમ વ્રતનું પાલન કરીશ। સાથે સાથે અહીં વિષ્ણુ ભગવાનનું મંદિર બનાવવાનું કાર્ય પણ કરીશ। હે દ્વિજવરો, આવું વિચારીને મહારાજ ઇન્દ્રદ્યુમ્ને ત્યાં ભગવાનનું મંદિર બનાવવાનું કાર્ય આરંભ્યું। તેમણે જ્યોતિષ શાસ્ત્રના પારંગત સમસ્ત આચાર્યોને બોલાવીને બહુ પ્રસન્નતા સાથે પ્રયત્નપૂર્વક ભૂમિનું શોધન કરાવ્યું। આ કાર્યમાં જ્ઞાન સંપન્ન બ્રાહ્મણો, વેદ શાસ્ત્રના પારંગત અમાત્યો, મંત્રીઓ તથા વાસ્તુ વિજ્ઞાનના વિદ્વાનોનો પણ સહયોગ પ્રાપ્ત હતો। તે બધા સાથે સારી રીતે વિચાર કરીને શુભ દિવસ અને શુભ મુહૂર્તમાં જ્યારે ઉત્તમ ચંદ્રમા અને નક્ષત્રનો યોગ હતો તથા ગ્રહોની પણ અનુકૂળતા હતી ત્યારે રાજાએ શ્રદ્ધાપૂર્વક અર્ધ આપ્યો। તે સમયે જય જયકાર તથા મંગલમય શબ્દો થઈ રહ્યા હતા। જાત જાતના વાદ્યોનો ધ્વનિ ગુંજી રહ્યો હતો। વેદ મંત્રોનો ગંભીર ઘોષ અને મધુર સંગીત સંભળાતા હતા। ફૂલ, લાજા એટલે ડાંગરની ધાણી, અક્ષત, ચંદન, જળથી ભરેલા કળશ તથા દીપક વગેરે દ્વારા પૂજા કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું। આ પ્રમાણે અર્ધદાન આપીને મહારાજ ઇન્દ્રદ્યુમ્ને સુરવીર કલિંગરાજ, ઉત્કલરાજ અને કૌશલરાજને બોલાવીને કહ્યું, રાજાઓ, તમે બધા એક સાથે મંદિર માટે શિલા લઈ આવવા માટે જાઓ। તમારી સાથે મુખ્ય મુખ્ય શિલ્પીઓને પણ, જેઓ શિલા ખોદવાના કામમાં નિપુણ હોય, સાથે લઈ જાઓ। વિંધ્યાચલ બહુ વિસ્તૃત પર્વત છે। તેને એક ગુફાઓથી સુશોભિત છે. તેના બધા શિખરોને સારી રીતે ચકાસીને સુંદર સુંદર શિલાઓ કાપીને છકડાઓમાં અને નાવડીઓમાં ભરીને લઈ આવો, વિલંબ ન કરો. આ પ્રમાણે રાજાઓને શિલા માટે જવાની આજ્ઞા આપીને મહારાજે અમાત્ય અને પુરોહિતને કહ્યું, સર્વત્ર શીઘ્રગામી દૂત મોકલવામાં આવે અને તેઓ પૃથ્વીના બધા રાજાઓ પાસે જઈને મારી આ આજ્ઞા કહી દે. રાજાઓ, મહારાજ ઇન્દ્રદ્યુમ્નની આજ્ઞાથી તમે સૌ હાથી, ઘોડા, રથ અને પાયદળ, સૈન્ય તથા અમાત્યો અને પુરોહિતોની સાથે ચાલો. આવી આજ્ઞા મળતા દૂત રાજાઓ પાસે ગયા અને બધાને મહારાજની આજ્ઞા સંભળાવી દીધી. દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ દેશોમાં રહેનારા, દૂર અને નજીક નિવાસ કરનારા, પર્વત તથા ભિન્ન ભિન્ન દ્વીપોના નિવાસી મહારાજ ઇન્દ્રદ્યુમ્નનો આદેશ સાંભળીને રથ, હાથી, ઘોડા અને પાયદળ સાથે ઘણું ધન લઈને મોટી સંખ્યામાં એકત્રિત થયા. રાજાઓ અને મંત્રીઓ અને પુરોહિતો સહિત આવેલા જોઈને મહારાજને બહુ પ્રસન્નતા થઈ. તેઓ બોલ્યા, નૃપવરો, હું તમને કંઈક નિવેદન કરવા ઈચ્છું છું. સાંભળો, આ ભોગ અને મોક્ષ પ્રદાન કરનારું કલ્યાણમય ક્ષેત્ર છે. હું અહીં અશ્વમેઘ યજ્ઞ કરવા તથા ભગવાન વિષ્ણુનું મંદિર બનાવવા ઈચ્છું છું, પરંતુ હું આ કાર્ય કઈ રીતે પૂર્ણ કરી શકીશ એની ચિંતાથી મારું મન વ્યાકુળ થઈ રહ્યું છે. જો તમે સૌ સારી પેઠે મારી સહાયતા કરો તો મારું કાર્ય સંપન્ન થઈ શકે છે. મહારાજ ઇન્દ્રદ્યુમ્નની વાત સાંભળીને બધા રાજાઓને બહુ હર્ષ થયો. તેમણે મહારાજની આજ્ઞાથી ધન, રત્ન, સુવર્ણ, મણી, મોતી, આચ્છાદન, હીરા, પોખરાજ, માણેક, નીલમ, હાથી, ઘોડા, રથ તથા ભક્ષ્ય ભોજ્ય પદાર્થોની વર્ષા કરી. રાજા ઇન્દ્રદ્યુમ્ને જોયું કે યજ્ઞની બધી સામગ્રી એકત્રિત થઈ ગઈ છે અને યજ્ઞ કર્મના જ્ઞાતા, વેદ વેદાંગના પારંગત, શાસ્ત્ર જ્ઞાનમાં નિપુણ તથા બધા કર્મોમાં કુશળ ઋષિ, મહર્ષિ, દેવર્ષિ, તપસ્વી, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી, સ્નાતક તથા અગ્નિહોત્ર પરાયણ બ્રાહ્મણો પણ ઉપસ્થિત છે. ત્યારે તેમણે પોતાના પુરોહિતને કહ્યું, બ્રાહ્મણ, થોડા વિદ્વાન બ્રાહ્મણો જેઓ વેદોના પારંગત પંડિત હોય તે જઈને અશ્વમેઘ યજ્ઞની સિદ્ધિ માટે ઉત્તમ સ્થાન જુએ. રાજાની વાત સાંભળીને વિદ્વાન પુરોહિત યજ્ઞ કર્મમાં કુશળ બ્રાહ્મણોને આગળ કરીને શિલ્પીઓની સાથે પ્રસ્થાન કર્યું અને તે દેશમાં જ્યાં ધીમરોનું ગામ હતું ત્યાં યજ્ઞશાળા બનાવડાવી, ત્યાં સેંકડો પ્રાસાદ બનાવવામાં આવ્યા. સંપૂર્ણ યજ્ઞ મંડપ સુવર્ણ, રત્ન અને શ્રેષ્ઠ મણિઓથી વિભૂષિત થઈને ઇન્દ્રભવન જેવો સુંદર દેખાતો હતો. થાંભલાઓ પર સુવર્ણ દ્વારા ચિત્રકામ કરવામાં આવ્યું હતું. દરવાજા બહુ મોટા મોટા બનાવડાવ્યા હતા. યજ્ઞના પ્રત્યેક ભવનમાં શુદ્ધ સુવર્ણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ધર્માત્મા પુરોહિતે ભિન્ન ભિન્ન દેશોના નિવાસી રાજાઓ માટે અંતઃપુર પણ બનાવડાવ્યા હતા. અનેક દેશોથી આવેલા બ્રાહ્મણો અને વૈશ્યોને માટે પણ તેમણે અનેક સ્થાન બનાવડાવ્યા હતા. મહારાજ ઇન્દ્રદ્યુમ્નનું પ્રિય કરવા માટે બધા રાજાઓ અનેક પ્રકારના રત્નો લઈને આવ્યા હતા, સાથે તેમની પત્નીઓ પણ ઉત્સવમાં સામેલ થઈ હતી. મહારાજે તે સમસ્ત અતિથિઓને માટે નિવાસસ્થાન, વિવિધ પ્રકારના ભોજ્ય પદાર્થો તથા શેરડીનો રસ, ગોરસ વગેરે તૈયાર કરાવ્યા હતા. તે મહાયજ્ઞમાં જે કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણો આવ્યા તે બધાનું રાજાએ સ્વાગત કર્યું. મહા તેજસ્વી નરેશે દંભ છોડીને સ્વયં બધા આગંતુકોની સાથે બધા આગંતુકોનું સારી રીતે સ્વાગત કર્યું. ત્યાર પછી શિલ્પીએ પોતાનું શિલ્પ રચનાનું કાર્ય પૂરું કરીને રાજાને યજ્ઞ મંડપ તૈયાર થઈ ગયાની સૂચના આપી. આ સાંભળીને મંત્રીઓ સહિત રાજા બહુ પ્રસન્ન થયા. તેમના શરીરમાં રોમાંચ થઈ આવ્યો. યજ્ઞ મંડપ તૈયાર થઈ ગયા પછી મહારાજે બ્રાહ્મણ ભોજનનું કાર્ય શરૂ કરાવ્યું. દરરોજ જ્યારે 100,000 બ્રાહ્મણ ભોજન કરી લેતા ત્યારે વારંવાર મેઘ ગર્જના જેવા ગંભીર સ્વરમાં દુદુંબીઓનો ધ્વનિ થતો હતો. આ પ્રમાણે રાજાના યજ્ઞની વૃદ્ધિ થવા લાગી. તેમાં અન્નનું એટલું દાન કરવામાં આવ્યું જેની ક્યાંય ઉપમા ન હતી. ત્યાં દૂધ, દહીં અને ઘીની નદીઓ વહી રહી છે. ભિન્ન ભિન્ન દેશોના લોકોની સાથે સંપૂર્ણ જંબુદ્વીપના લોકો એકત્ર થયા હતા. ત્યાં રાજાના અનુગામી પુરુષો બ્રાહ્મણો ને વિવિધ પ્રકારના અનુપાન અને રાજાઓના ઉપભોગમાં આવનારા ભોજ્ય પદાર્થો પીરસતા હતા. યજ્ઞમાં આવેલા વેદ વેતા બ્રાહ્મણો તથા રાજાઓને મહારાજે પૂર્ણ સ્વાગત સત્કાર કર્યો. ત્યાર પછી તેમણે રાજકુમારોને કહ્યું. રાજા બોલ્યા, રાજપુત્રો, હવે સમસ્ત શુભ લક્ષણોથી યુક્ત શ્રેષ્ઠ અશ્વ લઈ આવો અને તેને સંપૂર્ણ પૃથ્વી પર ફેરવો. વિદ્વાન અને ધર્માત્મા બ્રાહ્મણો અહીં હોમ કરે અને આ યજ્ઞ ત્યાં સુધી ચાલુ રહે જ્યાં સુધી ભગવાન પ્રત્યક્ષ પ્રગટ થઈને મને દર્શન ન આપે. આમ કહીને રાજાઓમાં શ્રેષ્ઠ ઇન્દ્રધૂમને અઢળક સોનું, કરોડો આભૂષણો, લાખો હાથી ઘોડા, અબજો બળદ તથા સોનાના શિંગડાવાળું દુધાળું ગાયોનું, જેમની સાથે કાંસાની દોણીઓ હતી, વેદવેતા બ્રાહ્મણોને દાન કર્યું. આ ઉપરાંત કિંમતી વસ્ત્રો, પાથરણા, પરવાળા, મણી તથા હીરા, પોખરાજ, માણેક અને મોતી વગેરે જાત જાતના રત્નો પણ આપ્યા. તેસોમેઘ યજ્ઞમાં યાચકો અને બ્રાહ્મણોને અનેક પ્રકારના ભક્ષ્ય ભોજ્ય પદાર્થો આપવામાં આવ્યા. માલપુઆ અને સ્વાદિષ્ટ અન્ન દરેક જીવોની તૃપ્તિ માટે વારંવાર આપવામાં આવતા હતા. આ પ્રમાણે તે મહાયજ્ઞને જોઈને દેવતા, દૈત્ય, ચારણ, ગંધર્વ, અપ્સરા, સિદ્ધ ઋષિ અને પ્રજાપતિ બધા જ વિસ્મિત થઈ ગયા. તે શ્રેષ્ઠ યજ્ઞની સફળતા જોઈને પુરોહિતો, મંત્રી તથા રાજા બધાને બહુ પ્રસન્નતા થઈ. ત્યાં કોઈ પણ મનુષ્ય મલિન, દીન અથવા ભૂખ્યો ન રહ્યો. યજ્ઞમાં કોઈ પ્રકારનો ઉપદ્રવ, ગ્લાનિ, આધિ, વ્યાધિ, અકાળ, મૃત્યુ, ગ્રહપીડા વગેરે કષ્ટ થયા નહીં. આ પ્રમાણે રાજાએ અશ્વમેઘ યજ્ઞ તથા પુરુષોત્તમ ભગવાનના મંદિરના નિર્માણનું કાર્ય વિધિપૂર્વક પૂર્ણ કર્યું. અધ્યાય 27 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.